श्रीमद देवी भागवत स्कंद नवमो अध्याय 45 भगवती दक्षिणाना प्रागट्यनो प्रसंग तेमनु ध्यान पूजा विधान तथा स्तोत्र वर्णन अने चरित्र श्रवणनी फलश्रुति। भगवान नारायण कहे छे, मुने भगवती स्वाहा अने भगवती स्वधाना परम सुंदर उपाख्यान तमने कह्या। હવે હું ભગવતી દક્ષિણાનો પ્રસંગ કહું છું, તમે સાવધાન થઈને સાંભળો। પ્રાચીન કાળમાં ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી એક સુશીલા નામની ગોપી હતી। તે રાધાજીની મુખ્ય સખી હતી। તે ગોપી ધન્ય માન્ય અને મનોહર અંગવાળી પરમ સુંદર હતી। સૌભાગ્યમાં તે લક્ષ્મી જેવી હતી। તેમાં પતિવ્રતાના સર્વ લક્ષુભ લક્ષણ હતા। તે સાધ્વી ગોપી વિદ્યા ગુણ અને ઉત્તમ રૂપથી સંપન્ન હતી। કલાવતી કોમલાંગી કાંતા કમલ લોચના સુશ્રોણી સુસ્તની શ્યામા અને 16 વર્ષની ઉંમરની મદ હાસ્યથી પ્રસન્ન મુખવાળી રત્નોના શણગારોથી શણગારેલી શ્વેત ચંપાના ફૂલ જેવા વર્ણવાળી પાકા ઘીલોડા જેવા હોઠવાળી મૃગ જેવા નેત્રવાળી હંસ જેવી ચાલવાળી અને કામશાસ્ત્રમાં કુશળ હતી। શ્રી કૃષ્ણ તેને પ્રેમ કરતા હતા અને તે પણ ભાવાનુસાર વ્યવહાર કરતી હતી। એકવાર પરમેશ્વરે શ્રી રાધાજીએ સુશીલાને કહી દીધું, આજથી તું ગોલોકમાં આવી શકીશ નહીં। ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। ત્યારે ભગવતી રાધા રાસમંડળમાં શ્રી કૃષ્ણને જોર જોરથી બોલાવવા લાગ્યા, પરંતુ ભગવાને તેમને દર્શન આપ્યા નહીં। ત્યારે રાધાજી શ્રી કૃષ્ણના વિરહમાં દુઃખી થઈ ગયા। તેમને વિરહનો એક એક ક્ષણ કરોડો યુગ જેવો લાગવા માંડ્યો। તેમણે કરુણતાથી પ્રાર્થના કરી, શ્રી કૃષ્ણ શ્યામ સુંદર, આપ મારા પ્રાણનાથ છો, હું આપને મારા પ્રાણથી પણ વધારે પ્રેમ કરું છું, આપ તુરંત અહીં પધારવાની કૃપા કરો। ભગવાન, આપ મારા પ્રાણના અધિષ્ઠાતા છો, આપના વિના હવે આ પ્રાણ નહીં રહી શકે। સ્ત્રી પતિના સૌભાગ્ય પર ગર્વ કરે છે, પતિની સાથે પ્રતિદિન તેનું સુખ વૃદ્ધિ પામે છે, તેથી તેણે ધર્મપૂર્વક પતિની સેવામાં જ હંમેશા તત્પર રહેવું જોઈએ। કુલીન સ્ત્રીઓ માટે બધું અધિદેવતા આશ્રય પરમ સંપત્તિ રૂપ તથા હંમેશા સ્નેહદાન કરવા માટે પ્રત્યક્ષ મૂર્તિરૂપ વિગ્રહ પતિ જ છે। પતિવ્રતા સ્ત્રીઓ પતિને આદર આપીને તેમની પાસેથી ધર્મ શાશ્વત સુખ પ્રીતિ શાંતિ અને સન્માન પ્રાપ્ત કરે છે। પતિ જ સ્ત્રીનું સર્વસ્વ છે, તેની કૃપાથી પરિવારમાં વૃદ્ધિ થાય છે। પતિ માત્ર પતિ જ નથી, પરંતુ સમય ઉપસ્થિત થતા તે સ્ત્રીનો બધું પણ છે। તે ભરણ પોષણ કરતો હોય, ભરતા પાલન કરતો હોવાથી પતિ સ્ત્રીના શરીર પર તેનો અધિકાર હોવાથી સ્વામી તથા કામનાની પૂર્તિ કરતો હોવાથી કાંત છે। તે સુખમાં વૃદ્ધિ કરતો હોય, બંધુ પ્રીતિ આપનાર હોય, પ્રિય ઐશ્વર્યનું દાન કરતો હોય, ઈશ પ્રાણનો સ્વામી હોય, પ્રાણનાથ તથા રતિસુખ પ્રદાન કરતો હોય, રમણ કહેવાય છે। તેથી કુળવાન સ્ત્રીઓ માટે પતિથી અધિક બીજું કોઈ પ્રિય નથી। પતિના વીર્યથી પુત્રની ઉત્પત્તિ થાય છે, તેથી તે પ્રિય કહેવાય છે। પતિવ્રતા સ્ત્રીઓ 100 પુત્રો કરતા પણ પતિને અધિક પ્રેમ પાત્ર માને છે, તેમના મનમાં આવી ધારણા શાશ્વત રહે છે। દૂષિત કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ પતિના ધાર્મિક રહસ્યને જાણવા સમર્થ નથી। સર્વે તીર્થોમાં સ્નાન, સર્વ યજ્ઞોમાં દક્ષિણા, દાન, પૃથ્વીની પ્રદક્ષિણા, અનેક પ્રકારનું તપ, બધા જ વ્રત, અમૂલ્ય વસ્તુનું દાન, પવિત્ર ઉપાસના તથા ગુરુ દેવતા અને બ્રાહ્મણોની સેવા, આ સર્વ પ્રશંસા પાત્ર શ્રેષ્ઠ કાર્યો પણ પતિની ચરણ સેવાના 16મા ભાગની પણ બરાબરી કરી શકતા નથી। ગુરુ બ્રાહ્મણ અને દેવતા આ બધા એક એક થી શ્રેષ્ઠ છે, પરંતુ આ બધા કરતા સ્ત્રી માટે પતિ જ પરમ ગુરુ છે। જે પ્રમાણે શિષ્ય માટે વિદ્યા આપનાર ગુરુ છે, તેમ કુળવાન સ્ત્રી માટે પતિ છે ભગવાન। આપ અનેક ગોપ ગોપીઓ બ્રહ્માંડો તથા તેમાં રહેલા સર્વ પ્રાણીઓના એકમાત્ર સ્વામી છો। વિશ્વથી માંડીને અખિલ બ્રહ્માંડ ગોલોક સુધીનું સામ્રાજ્ય જે મને પ્રાપ્ત છે તે માત્ર આપની કૃપાનો જ પ્રસાદ છે. સ્ત્રી સ્વભાવ જતો નથી, તેથી હું આપના રહસ્યને સમજ્યા વિના ક્યારેક ક્યારેક આ રીતે ભૂલ કરી બેસું છું. આપ મને ક્ષમા કરો, આપ મને ક્ષમા કરો. આ પ્રમાણે કહીને શ્રી રાધાજી ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. તેમની આંખોમાં પ્રેમાશ્રુ વહી રહ્યા હતા. નાથ નાથનો કરુણ ધ્વનિ તેમના મુખેથી નીકળી રહ્યો હતો. વિયોગના અપાર દુઃખનો અનુભવ કરતા તે દૈન્ય ભાવે કહી રહ્યા હતા, પ્રભુ હવે તુરંત દર્શન આપવાની કૃપા કરો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઈને રાધાજીના વિરહ તાપને શાંત કર્યો. મુને તે સમયનો પ્રસંગ છે. શ્રી રાધાજીની સહચરી સુશીલા નામની જે ગોપી હતી, જેને રાધાજીએ ગોલોકમાંથી ચાલ્યા જવાનું કહી દીધું હતું, તે જ દેવી દક્ષિણાના નામે પ્રગટ થઈ. તેના પ્રગટ થવાનો પ્રસંગ આ પ્રમાણે છે. તેણે દીર્ઘકાળ સુધી તપ કરીને ભગવતી લક્ષ્મીના વિગ્રહમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. તે સમયે અત્યંત ભારે યજ્ઞ કરવા છતાં દેવતાઓને ફળ પ્રાપ્ત થતું ન હતું. તે બધા ચિંતિત થઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમની પ્રાર્થના સાંભળીને જગત પ્રભુ ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યું. ઘણા સમય સુધી ભક્તિપૂર્વક ધ્યાન કર્યા પછી ભગવાન નારાયણના આદેશ પ્રમાણે મહાલક્ષ્મીના દિવ્ય વિગ્રહમાંથી મર્ત્યલક્ષ્મી પ્રગટ થઈ. મર્ત્યલક્ષ્મી પ્રગટ થઈ તેનું દક્ષિણા નામ રાખીને તેને બ્રહ્માજીને સોંપી દીધી. બ્રહ્માજીએ યજ્ઞ યાગાદિ કાર્યની સફળતા માટે દેવી દક્ષિણાને યજ્ઞ પુરુષની પાસે રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યારે યજ્ઞ પુરુષ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે વિધિપૂર્વક ભગવતી દક્ષિણાની પૂજા અને સ્તુતિ કરી. તે દેવીનો વર્ણ તપાવેલા સોના જેવો હતો. કરોડો ચંદ્રમા જેવી તેની કાંતિ હતી. તેનું અત્યંત સુંદર વિગ્રહ મનને મુગ્ધ કરનારું હતું. કમળ જેવા મુખવાળી તે કોમલાંગી દેવીના કમળ જેવા વિશાળ નેત્રો હતા. ભગવતી લક્ષ્મીમાંથી પ્રગટેલા તે આદરણીય દેવી કમળ પર બેઠા હતા. શુદ્ધ ચિન્મય વસ્ત્ર તેમના શરીર પર શોભતા હતા. તે સાધ્વીના પાકેલા ઘીલોડા જેવા હોઠ હતા. તેમણે પોતાના કેશમાં માલતીના પુષ્પોની વેણી ગૂંથી હતી. તેમના મુખ પર હાસ્ય હતું. તે રત્નોના આભૂષણોથી અલંકૃત હતા. તેમનો વેશ સુંદર હતો. તેમને જોઈને મુનિઓનું મન પણ મુગ્ધ થઈ જતું હતું. કસ્તુરી મિશ્રિત ચંદનનું અર્ધચંદ્રાકાર તિલક બિંદીના રૂપમાં લલાટ પર શોભી રહ્યું હતું. કેશ પાસે સિંદૂરની એક નાની ટીલડી હતી. તેમનું સ્થાન દિવ્ય અને પ્રકાશિત હતું. સુંદર નિતંબ સપ્રમાણ શ્રોણી વિશાળ વૃક્ષ સ્થળથી તે શોભી રહ્યા હતા. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે તે દેવીને યજ્ઞ પુરુષે પોતાના પત્ની બનાવી દીધા. થોડા સમય પછી દક્ષિણા દેવી ગર્ભવતી થયા. 12 દિવ્ય વર્ષ પછી તેમણે કર્મોના ફળ સ્વરૂપ શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. કર્મ સમાપ્ત થયા પછી ફળ આપવું એ તે પુત્રનું મુખ્ય કાર્ય હતું. તેથી વિદ્વાન પુરુષો કહે છે કે ભગવાન યજ્ઞ પુરુષ દેવી દક્ષિણા તથા પોતાનો પુત્ર ફળથી સંપન્ન થઈને જ કર્મોનું ફળ આપે છે. નારદ: આ પ્રમાણે યજ્ઞ પુરુષ દક્ષિણા તથા ફળદાતા પુત્રને પ્રાપ્ત કરીને બધાને કર્મફળ આપવા લાગ્યા. ત્યારે દેવતાઓના મનમાં અતિ હર્ષ થયો. તે બધાના મનોરથો સફળ થતા પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. મેં ધર્મરાજના મુખેથી એવું સાંભળ્યું છે કે હે મુને, કર્તાએ કર્મ કર્યા પછી તુરંત દક્ષિણા આપી દેવી, ત્યારે જ તુરંત ફળ પ્રાપ્ત થાય છે. આ વેદનું સ્પષ્ટ કથન છે. જો ભાગ્યવશ અથવા અજ્ઞાનવશ યજ્ઞ કરતા કર્મ સંપન્ન થયા પછી તુરંત બ્રાહ્મણોને દક્ષિણા આપતો નથી, તો તે દક્ષિણા ક્રમશઃ વધી જાય છે અને સાથે સાથે યજમાનનું કર્મ નિષ્ફળ થઈ જાય છે. બ્રાહ્મણ પાસે કર્મ કરાવી દક્ષિણા ન આપનાર અપવિત્ર વ્યક્તિ કોઈ કર્મ માટે અધિકારી રહેતો નથી. તે પાપના ફળ સ્વરૂપે રોગી અને દરિદ્ર થાય છે. લક્ષ્મી અત્યંત ભયંકર શ્રાપ આપીને તેના ઘરમાંથી ચાલી જાય છે. તેનું અર્પણ કરેલું શ્રાદ્ધ અને તર્પણ પિતૃઓ સ્વીકારતા નથી. એ જ રીતે દેવતાઓ તેની કરેલી પૂજા તથા આપેલી આહુતિ અગ્નિ સ્વીકારતા નથી. યજ્ઞ સમયે કરતા દક્ષિણાનો સંકલ્પ કરીને દક્ષિણા આપે નહીં અને લેનાર પણ દક્ષિણા માગે નહીં તો તે બંને નરકમાં જાય છે. વિપ્ર, આ રહસ્યપૂર્ણ વાતો મેં તમને કહી, હવે શું સાંભળવા ઈચ્છો છો? નારદજીએ પૂછ્યું, મુને, દક્ષિણાહીન કર્મના ફળનો ભોગતા કોણ છે અને યજ્ઞ પુરુષે ભગવતી દક્ષિણાની કઈ રીતે પૂજા કરી હતી તે કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, મુને, દક્ષિણાહીન કર્મમાં ફળ જ કઈ રીતે ઉત્પન્ન થાય? કારણ કે ફળને જન્માવવાની યોગ્યતા તો દક્ષિણાવાળા કર્મમાં જ છે. મુને, દક્ષિણા વિનાનું કર્મ તો બલિના પેટમાં ચાલ્યું જાય છે. પૂર્વકાળમાં ભગવાન વામન બલિ માટે આહાર રૂપે એને આપી ચૂક્યા છે. નારદ, અશ્રોત્રિય અને શ્રદ્ધાહીન વ્યક્તિ દ્વારા શ્રાદ્ધમાં અર્પણ કરેલ પદાર્થને બલિ ભોજન રૂપે પ્રાપ્ત કરે છે. શુદ્રોથી સંબંધ રાખનારા બ્રાહ્મણોના પૂજા દ્રવ્યો નિષિદ્ધ અને આચાર આચરણહીન બ્રાહ્મણો દ્વારા કરેલું પૂજન તથા ગુરુ પ્રત્યે ભક્તિ ન ધરાવતા પુરુષનું કર્મ આ બધું જ નિશ્ચિંતપણે બલિનો આહાર બને છે. મુને, ભગવતી દક્ષિણાનું ધ્યાન સ્તોત્ર અને પૂજાનો વિધિ કણવ શાખામાં ઉલ્લેખિત છે, તે બધું હું તમને કહું છું, સાંભળો. પૂર્વ કાળમાં કર્મફળ આપનારી ભગવતી દક્ષિણા જ્યારે યજ્ઞ પુરુષને પ્રાપ્ત થયા ત્યારે યજ્ઞ પુરુષે દક્ષિણા દેવીના સુંદર રૂપ પર મોહિત થઈ તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. યજ્ઞ પુરુષે કહ્યું, મહાભાગે, તમે પૂર્વકાળમાં ગોલોકમાં એક મુખ્ય ગોપી હતા, રાધાજી જેવા જ તમે તેમના સખી હતા. ભગવાન શ્રી કૃષ્ણ તમારી સાથે પ્રેમ કરતા હતા. કાર્તિકી પૂર્ણિમાના પ્રસંગે ગોલોકમાં રાધા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. કંઈક કાર્યભેદ ઉપસ્થિત થવાથી તમે ભગવતી મહાલક્ષ્મીના જમણા ખભામાંથી પ્રગટ થયા હતા, તેથી તમારું નામ દક્ષિણા પડ્યું. દેવી, તમે પહેલા પરમશીલવતી હોવાથી સુશીલા કહેવાતા હતા. તમારા જેવા સુયોગ્ય દેવી રાધાજીના શ્રાપથી ગોલોકથી ચ્યુત થઈને દક્ષિણા નામથી સૌભાગ્યવશ મને પ્રાપ્ત થયા. સુંદરી, તમે મને તમારો સ્વામી બનાવવાની કૃપા કરો. તમે જ યજ્ઞ કરતા પુરુષોને કર્મફળ પ્રદાન કરનારા આદરણીય દેવી છો. તમારા વિના સર્વ પ્રાણીઓના સર્વ કર્મો નિષ્ફળ બને છે. તમારી અનુપસ્થિતિમાં કર્મીઓના કર્મ શોભાસ્પદ થતા નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા દિગ્પાલ વગેરે બધા દેવતાઓ તમારી ગેરહાજરીમાં કર્મોનું ફળ આપવામાં અસમર્થ બની જાય છે. બ્રહ્માજી સ્વયં કર્મરૂપ છે, શિવજીને ફળરૂપ માનવામાં આવે છે અને હું વિષ્ણુ સ્વયં યજ્ઞ રૂપથી પ્રગટ છું. બધામાં સાર રૂપે તમે છો. ફળ પ્રદાન કરનાર પરબ્રહ્મ અને નિર્ગુણા ભગવતી પ્રકૃતિ તથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમારા સહયોગથી જ શક્તિશાળી બન્યા છે. કાંતે, તમે જ મારી શક્તિ છો. વરાનને, તમે જન્મ જન્માંતરમાં હંમેશા મારા નિકટ રહો છો અને હું તમારા કાર્યમાં સહયોગ આપવામાં સફળ થતો રહું. યજ્ઞ પુરુષની આ પ્રકારની પ્રાર્થનાથી યજ્ઞની અધિષ્ઠાત્રી દેવી ભગવતી દક્ષિણા પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને તે મહાભાગ યજ્ઞ પુરુષને પોતાના સ્વામી બનાવ્યા. આ ભગવતી દક્ષિણાનું સ્તોત્ર છે. જે મનુષ્ય યજ્ઞ સમયે આ સ્તોત્રનો પાઠ કરશે તો તેને સર્વ યજ્ઞનું ફળ સુલભ થઈ જાય છે, તેમાં કોઈ સંદેહ નથી. સર્વ પ્રકારના યજ્ઞોના આરંભમાં જે પુરુષ આ સ્તોત્રનો પાઠ કરશે તેના સર્વ યજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થઈ જાય છે, એ ધ્રુવ સત્ય છે. આ સ્તોત્ર તો કહી દીધું, હવે ધ્યાન અને પૂજાનો વિધિ સાંભળો. વિદ્વાન પુરુષે શાલિગ્રામની મૂર્તિમાં અથવા કળશ પર આહ્વાન કરીને ભગવતી દક્ષિણાની પૂજા કરવી. ધ્યાન આ રીતે કરવું. ભગવતી લક્ષ્મીના જમણા ખભામાંથી પ્રગટ થયા હોવાથી દક્ષિણા નામથી પ્રખ્યાત દેવી સાક્ષાત ભગવતી કમળાના અંશ છે. સર્વ યજ્ઞ યાગાદી કર્મોમાં સમસ્ત કર્મોનું ફળ આપવું એ એમનું મુખ્ય કાર્ય છે. એ ભગવાન વિષ્ણુના શક્તિ રૂપા છે. સર્વ દેવો દ્વારા તે વંદિત છે એવા શુભા શુદ્ધિ આપનારા શુદ્ધ રૂપા અને સુશીલા નામથી પ્રસિદ્ધ ભગવતી દક્ષિણાની ઉપાસના કરું છું. નારદ, આ મંત્રથી ધ્યાન કરીને વિદ્વાન પુરુષે મૂળ મંત્રથી આ વરદાયીની દેવીની પૂજા કરવી, પાદ્ય અર્ધ્ય વગેરે બધા ઉપચારો આ વેદોક્ત મંત્રો દ્વારા અર્પણ કરવા. મંત્ર આ પ્રમાણે છે. ઔમ શ્રીમ ક્લીમ હ્રીમ દક્ષિણાય સ્વાહા. સર્વ પૂજિતા ભગવતી દક્ષિણાની અર્ચના ભક્તિભાવથી અને ઉત્તમ વિધિ સાથે કરવી. બ્રહ્મન, આ પ્રમાણે ભગવતી દક્ષિણાનું ઉપાખ્યાન કહ્યું. આ ઉપાખ્યાન સુખ પ્રેમ અને સર્વ કર્મનું ફળ આપનારું છે. પૃથ્વી પર રહેનાર ભારત ખંડનો કોઈ પણ પુરુષ દેવી દક્ષિણાના ચરિત્રને સાવધાનીપૂર્વક સાંભળે છે, તેના કોઈ કર્મ અપૂર્ણ રહેતા નથી. પુત્રહીન પુરુષ ગુણવાન પુત્રનો પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જે પત્નીહીન હોય તેને પરમ સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં કુળવાન પુત્રવતી વિનયશીલ મધુર ભાષિણી પતિવ્રતા અને શુદ્ધ આચરણ વાળી પુત્રવધુ આવે છે. વિદ્યાહીન વિદ્વાન દરિદ્રી ધનવાન ભૂમિહીન ભૂમિવાન તથા પ્રજાહીન વ્યક્તિ આ ઉપાખ્યાનનું શ્રવણ કરવાથી સંતતિ વાળો બને છે. સંકટ બંધુ વિયોગ વિપત્તિમાં તથા બંધનમાં પડ્યો હોય તે એક મહિના સુધી આ ઉપાખ્યાન સાંભળીને સર્વ પ્રકારે મુક્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. અધ્યાય 45 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.